બહાર ગ્રંથના સ્ટોલ પર, સીડીના સ્ટોલ પર બંધ. હવે એક અડધો કલાક માટે ગ્રંથનો સ્ટોલ અને સીડીનો સ્ટોલ બંધ કરી અને વૈષ્ણવો બધા અંદર આવે. કાર્યકર્તા ભાઈઓને વિનંતી છે કે વૈષ્ણવોને મહેરબાની કરીને અંદર મોકલે, જેથી કરીને તેઓ સભાસ્થાનમાં તેમનું સ્થાન ગ્રહણ કરી લે. યત પાદાંબુજરે નવઃ સ્વીયાનાં તાં નિજાચાર્યાન્ પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ્ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા. ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ્ લક્ષ્મીસહસ્રલીલાભી સેવ્યમાનમ્ કલાનિધિમ્. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ સ્ત્રીભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. મને અતિશય હાર્દિક પ્રસન્નતા ખરેખર એ બાબતની છે કે તમારી જિજ્ઞાસાને તમે લોકોએ એટલી બધી મુખરિત કરી છે, એટલા બધા પ્રશ્નો આવ્યા છે કે આ સત્રમાં તો પૂરા થઈ શકે એટલી સંખ્યા જ નથી પ્રશ્નોની. છતાંય પ્રશ્નોત્તરી આપણે ચોક્કસ કરીશું, પણ જે વિષયની આપણે શરૂઆત કરી છે એ વિષયને જે નિષ્કર્ષ સુધી પહોંચાડવો છે તેને પહેલાં આપણે ચિંતન કર્યા પછી જેટલો સમય મળશે એટલામાં આપણે જે પ્રશ્નોના સમાધાન આપણે વિચારી શક સમય હશે તેનો વિચાર ચોક્કસ કરીશું જ. કાલ સુધીના આપણા ચિંતન શિબિરમાં ષોડશ ગ્રંથના જે મુખ્ય ચાર કર્તવ્ય, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એ ચાર કર્તવ્યોમાં ને માંથી જેને પણ અથવા જેટલાને પણ કર્તવ્યોને આપણે સ્વધર્મ તરીકે સ્વીકારીએ તે સ્વીકારતાની સાથે જ એની સરખામણીમાં કોઈક વિધર્મનો સ્વરૂપ, કોઈક પરધર્મનો સ્વરૂપ, કોઈક આભાસનો, કોઈ ઉપમાનો, કોઈ છલનો સ્વરૂપ થઈ જાય છે એ આપણે જોયું. તે પછી આપણે એ પણ વિચાર કર્યો કે જો આપણો આ પુષ્ટિ માર્ગ એઝ એ હોલ, પુષ્ટિ સંપ્રદાય એઝ એ હોલ, સમગ્ર પુષ્ટિ માર્ગ અથવા એ પુષ્ટિ માર્ગને તહેત શરણાગતિ અથવા સમર્પણ, સેવા અને ભક્તિ, એમાંથી કોઈ એકને કે ચારેને આપણે સ્વકર્તવ્ય તરીકે સ્વીકારીએ, ધર્મ તરીકે સ્વીકારીએ, તો ધર્મના લક્ષણ કેવા હોવા જોઈએ? કેવા લક્ષણવાળી આપણી શરણાગતિ, કેવા લક્ષણવાળું આપણું સમર્પણ, કેવા લક્ષણવાળી આપણી ભગવત સેવા, કેવા લક્ષણવાળી આપણી ભક્તિ હોય તો એ ધર્મ કહેવાય. એ દશ લક્ષણ ધર્મના આપણે જોયા. તેવો સુલક્ષણ ધર્મ હોય તો એ ધર્મને કેટલી, ધર્મને, ધર્મ ભાવને પરણેલી આપણી કેટલી કેટલી મનોવૃત્તિઓ ધર્મની પત્ની તરીકે તેનું અનુગમન કરતી હોય છે. આજે એ ડિસિપ્લિન નથી રહી ગઈ. કે પતિ આગળ ચાલે ને પત્નીએ પાછળ જ ચાલવું. કોઈક મજાક પણ એમ કરતા હતા કે જૂના જમાનામાં પતિ આગળ ચાલતો ને પત્ની પાછળ ચાલતી, કેમ કે પતિને વિશ્વાસ હતો કે કોઈ લઈ નહીં જાય. આજકાલ પત્નીઓ આગળ ચાલે છે અને પતિ પાછળ ચાલે છે, કેમ કે પત્નીઓને વિશ્વાસ નથી કે કોઈ પતિને ઉડબુક પડાવી ન જાય. હવે જે કંઈ સાચું હોય, સામાજિક હકીકત આ બાબતમાં જેવી પણ હોય, ધાર્મિક હકીકત એ છે કે જો દસ લક્ષણો પેત કોઈ કર્તવ્ય આપણો હોય તો એને ધર્મનો દરજ્જો મળે છે. અને જ્યારે એને ધર્મનો દરજ્જો મળે છે ત્યારે તે ધર્મને અનુસરનારી આપણી મનોવૃત્તિઓ તે ધર્મના અનુસરણ કરતી હોય છે. અને તેમાં શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયોન્નતિ, બુદ્ધિર, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ એટલી ધર્મની પત્નીઓ તરીકે આપણા ધર્મભાવને અનુસરનારી આપણી મનોવૃત્તિ જેવી હોય છે. તેનો પણ યથાશક્ય જેટલા વિસ્તારમાં કરી શકાય એટલો તો સમય ન જ હતો, તેથી ન થયું, પણ સંક્ષેપમાં જેટલું થઈ શક્યું તેટલું આપણે કર્યું. તે પૈકી આપણે એ પણ જોયું કે ધર્મ ફક્ત કોઈક વિચાર કે ધર્મ ફક્ત કોઈ આપણા હૃદયના ભાવનો અભિગમ નથી. ધર્મ આપણો, આપણા જીવનની પ્રણાલી એક છે, જે પ્રણાલીને આપણે જીવતા હોઈએ તેનું નામ ધર્મ. ધારણથી બનેલો ધર્મ શબ્દ, એ ધારણથી બનેલો, ઘડાયેલો ધર્મ શબ્દ ફક્ત બુદ્ધિમાં ધારણ કરવાનો છે એવું નથી, ફક્ત ઉર્મીઓમાં, મનની, હૃદયની ઉર્મીઓમાં ધારણ કરવાનું છે એવું નથી, કે તે ધર્મ ફક્ત બાહ્ય વ્યવહારમાં, ક્રિયાકલાપમાં જ ધારણ કરવાનું છે એવું નથી. જે જીવન ધર્મને વરેલો હોય તે જીવનમાં આપણી બુદ્ધિ, આપણું હૃદય, આપણું ક્રિયા, આપણી ક્રિયા, એ ત્રણેય ધર્માત્મિકા હોવી જોઈએ. અને ત્રણેય ધર્માત્મિકા હોય તો તે આપણને નર બનાવે છે. કાલે અહીંયા પ્રવચન પછી અમારે ચર્ચા ચાલતી હતી, તેમાં મેં એક ખુલાસો કર્યો જે આપની સાથે શેર કરવા માંગુ છું. કે નર એટલે શું? બે પગ, બે હાથ, એક માથા, ઊંચ ન હોય, સિંગ ન હોય તો નર એમ. એવા તો પૂંછ વગરના વાંદરાઓ પણ હોય છે, અને આટલો જ જો નર હોય તો એ વાંદરાઓને પણ આપણને નર કહેવા પડે. અને હકીકત એક પાછી એ છે કે આપણી ભાષામાં દરેક જાનવરમાં આપણે નર માદા એવું શોધતા હોઈએ છીએ. જેમ હાથીમાં નર માદા હોય, ઘોડામાં નર માદા હોય, પશુ પક્ષીમાં નર માદા હોય, માછલીમાં નર માદા હોય, ત્યાં જે પેલો નર શબ્દ છે એ જેને અંગ્રેજીમાં મેલ અને ફિમેલ કહેવાય તે જાતનો છે. એ રૂઢીથી ચાલતો આવતો નરનો અર્થ છે. નરનો મુખ્ય અર્થ, નરના મુખ્ય અર્થ તરફ આપણે થોડોક લક્ષ્ય કરવો પડશે. અને તે અર્થ આ છે કે માણસથી લઈને માછલાની તો વાત જવા દો, નાના નાના જે કીટ પતંગો છે ત્યાં સુધી બધાને ઘણું બધું દેખાય છે, ઘણું બધું સંભળાય છે, ઘણું બધું સ્પર્શથી અનુભવાય છે, સ્વાદથી અનુભવાય છે. તો જે દેખાય છે તેને કારણે જેનો વ્યવહાર પ્રવર્ત થતો હોય તે એક પ્રકાર, અને એક જોવું, દેખાવા ઉપરાંત જોવું. ફરક કેટલો? દેખાવો જે દેખાય છે તેમાંય દેખાઈ રહ્યું છે, અને જે આપણે જોતા હોઈએ અથવા સાંભળતા હોઈએ અથવા સૂંઘતા હોઈએ કે સ્પર્શતા હોઈએ તેમાં પણ આપણને જે થઈ અનુભવાય છે તેનો જ અનુભવ થાય છે, છતાં પણ એક મૌલિક અંતર રહેલું છે. એક સરળ દાખલો તમને આપું તો તમને વાત સ્પષ્ટ થશે. કે હમણાં તમે આ તરફ મોઢું રાખીને પ્રવચન સાંભળી રહ્યા છો, તમને ફક્ત હું જ નથી દેખાઈ રહ્યો, મારી પાછળનો બધો પડદો, આ ટેબલ, ઘણી બધી વસ્તુઓ જ દેખાઈ રહી છે. આ બધું દેખાઈ રહ્યું છે એ તમારી ઈચ્છા હોય તો એ દેખાય છે જોવાની, અને ઈચ્છા ન હોય તો એ દેખાય છે. તમને જોવામાં ગમતું હોય તો એ દેખાય છે, જોવામાં ન ગમતું હોય તો એ દેખાય છે. પણ હમણાં તમે સામે બેઠા છો, એક પ્રયોગ કરીને જુઓ કે જે તમને દેખાઈ રહ્યું છે એ દેખાતો રહે, છો એ દેખાતો રહે. તમે મારું ફક્ત કપાલ જોવાનો પ્રયાસ કરો તો તમને ફક્ત કપાલ જ દેખાશે. કપાલમાં પાછું તમારે તિલક જ જોવો હોય મારો તો તિલક જ જોવાશે. એ દેખાતા છતાંય જોવાની આવી એક શક્તિ આપણી ભીતર એડિશનલ છે. ઘણું બધું સંભળાતું હોય છે અહીંયા, જો વાહનોનો અવાજ, હોર્નનો અવાજ, અહીંયા કંઈ ખડખડ ખડખડ સંભળાય છે, ઘણું બધું સંભળાતું હોય છે. પણ જે મારે સાંભળવું છે તે હું સાંભળું. તમે બેઠા છો, જે ભૂમિ ઉપર તમે બેઠા છો તે ભૂમિનો તમે સ્પર્શાનુભવ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? પણ એક પ્રયોગ કરીને જુઓ, બંને હાથ જોડીને, તો એ હાથ જોડતા જે તમને બીજા હાથનો જે સ્પર્શ અનુભવાય છે એ ફક્ત અનુભવાઈ નથી રહ્યો, તમારા ઈચ્છાને અધીન તમારા સ્પર્શાનુભવ થાય છે. તો દેખાય છે તેને જોવું અને જેને જોવા માટેની આપણી ઈચ્છા હોય, આપણો સંકલ્પ હોય, આપણો પુરુષાર્થ હોય તેને જોવું. જે કંઈ મનમાં વિચારો આવી જતા હોય, કાલે જ એક ભાઈ આવ્યા મલમ લઈને કે માથા ઉપર લગાવો તો વિચાર વાયુ વહેતો બંધ થઈ જાય. વિચાર વાયુ વહેતા હોય છે માથામાં, એ આપણી ઈચ્છાથી નથી વહેતા. પણ તમે નક્કી કરો કે મારે મહાપ્રભુજીનો સિદ્ધાંત હમણાં વિચારવો છે, ત્યારે જે વિચાર થાય તે વિચાર વાયુ ન કહેવાય, કેમ કે તમારો એના ઉપર